શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંધ 17મો અધ્યાય. મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન. સુતજી કહે છે, હે શૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શુદ્રે હાથમાં દંડો લીધેલો છે અને ગાય તથા બળદની એક જોડને એવી રીતે પીટતો રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં. તે શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે ઉભેલો ધ્રુજી રહ્યો હતો તથા શુદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૂત્ર ત્યાગ કરી રહ્યો હતો. ધર્મોપયોગી દૂધ ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર શુદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી. એક તો તે જાતે જ દુબળી પાતળી હતી અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું. તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સુવર્ણ જડિત રથ પર ચડેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે શુદ્રને લલકાર્યો, અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે ને મારા રાજ્યના દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટ અભિનેતાની જેમ વેશ તો રાજા જેવો બનાવી રાખ્યો છે, પણ કર્મથી તો તું શુદ્ર જ જણાય છે. અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રીકૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે. આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી વધને પાત્ર છે. તેમણે ધર્મને પૂછ્યું, કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે, ત્રણ પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરોફરો છો. આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકના આંસુ વહેતા મેં જોયા નથી. હે ધેનુપુત્ર, હવે તમે શોક ન કરો, આ શુદ્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું, હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાઓ. હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, તે મદોન્મંત રાજાના કીર્તિ આયુષ્ય ઐશ્વર્ય અને પરલોક નષ્ટ થઈ જાય છે. રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે. આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ. હે સુરભિનંદન, તમે તો ચાર પગવાળા જીવ છો, તમારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા છે? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાઓ. હે વૃષભ, તમારું કલ્યાણ થાઓ. બતાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગ ભંગ કરીને ક્યાં દૃષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે? કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલે ને તે ક્યાંક ક્યાંય પણ રહે, મારો ભય અવશ્ય હશે. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે. જે ઉદંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે તે ભલે ને સાક્ષાત દેવતા પણ કેમ ન હોય, હું તેમની આજુબાજુથી વિભૂષિત ભુજાને કાપી નાખીશ. આપત્તિકાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શાસ્ત્રાનુસાર સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે. ધર્મે કહ્યું, હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો, તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે, કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી દૂત વગેરે બનાવ્યા હતા. હે નરેન્દ્ર, આ કલેશોનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી? શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે, તેમાં મોહિત થવાના કારણે હું જાણતો નથી કે મારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા. કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. કોઈ પ્રારબ્ધને, કોઈ કર્મને, કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે. કોઈ કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું, અને નથી તો વાણી દ્વારા બતાવી શકાતું. હે રાજર્ષિ, હવે આ બધામાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો, હું આ બાબતમાં કશું કહી શકતો નથી. સુતજી કહે છે, હે ઋષિશ્રેષ્ઠ સોનકજી, ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. તેમણે શાંત ચિત્તના બનીને તે ધર્મને કહ્યું. પરીક્ષિતે કહ્યું, ધર્મનું તત્વ જાણનારા હે વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો, અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે જ નામ સૂચવનારને પણ મળે છે. અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. હે ધર્મદેવ, સત્યુગમાં તમારા ચાર ચરણ હતા, તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી ત્રણ ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અત્યારે તમારું માત્ર ચોથું ચરણ સત્ય જ બચ્યું છે, તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરી જવા માગે છે. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે, તેવો ઘણો ભાર ભગવાને ઉતારી દીધો હતો, અને આ તેમના ભગવાનના ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ હતી. પરંતુ હવે આ સાધ્વી પૃથ્વી આભાગિણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા, અને હવે બ્રાહ્મણ દ્રોહી શુદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી પછી તેમણે અધર્મના કારણરૂપ કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઈચ્છે છે, તેથી તેણે ઝટપટ પોતાના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભય વિહવળ થઈને તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. પરીક્ષિત ઘણા યશસ્વી, દિનવત્સલ અને શરણાગત રક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં, બલકે હસતા હસતા તેને કહ્યું. પરીક્ષિત બોલ્યા, જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ ભય નથી, પરંતુ તું અધર્મનો સહાયક છે, તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી, દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે. તેથી હે અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં, કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે. યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે. તે શરૂઆતમાં ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એક રસ સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે. સુતજી કહે છે, પરીક્ષિતની આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો. યમરાજની જેમ મારવા માટે ઉદ્ધત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. કળીએ કહ્યું, હે મહારાજ, હું જોઉં છું ત્યાં ધનુષ્ય બાણથી સજ્જ આપ જ દેખાઓ છો, તેથી આપ મને આજ્ઞા કરો ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહી શકું. સુતજી કહે છે, કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને ચાર સ્થાન આપ્યા, ધૃત, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ ચાર પ્રકારના અધર્મ નિવાસ કરે છે. તેણે બીજા પણ સ્થાન માગ્યા ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે એક બીજું સ્થાન, સુવર્ણ ધન, આપ્યું. આ રીતે કળિયુગના પાંચ નિવાસ સ્થાન થયા, અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં ધર્મના મૂળ કારણભૂત કળી તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો. તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્ય આ પાંચે સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ પ્રજાવર્ગના લૌકિક નેતાઓ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો આમનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજા પરીક્ષિતે ઋષભરૂપી ધર્મના તપસ્યા, શૌચ અને દયા એ ત્રણે ચરણ જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. તે જ મહારાજા પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું. તે પરમ યશસ્વી, સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવકુળની રાજ્ય લક્ષ્મીથી શોભાયમાન છે. અભિમન્યુ સુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે. ધર્મને ચાર પગવાળો કર્યો, પૃથ્વીને આશ્વાસિત કરી, સંવર્ધિત કરી અને કલિયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદિત કર્યું. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. અહીં 43 થી 45માં સુધીના શ્લોકમાં મહારાજ પરીક્ષિત હયાત હોય એમ વર્ણન કરવામાં આવ્યું છે. વર્તમાન સામીપ્ય, વર્તમાન વૃદ્ધા, આ પાણીની સૂત્ર 3:3:131 પ્રમાણે વર્તમાનના નિકટવર્તી ભૂતકાળ માટે અને ભવિષ્યકાળ માટે પણ વર્તમાન કાળનો પ્રયોગ કરી શકાય છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજે પોતાની ટીકામાં લખ્યું છે કે પરીક્ષિતનું મૃત્યુ થઈ ચૂક્યું હોવા છતાં પણ તેમની કીર્તિ અને પ્રભાવ વર્તમાનની જેમ જ વિદ્યમાન હતા. તેમના પ્રત્યે અત્યંત શ્રદ્ધા ઉપજાવવા માટે તેમનું દૂરત્વ અહીં મટાવી દેવામાં આવ્યું છે. તેમણે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું હતું, તેથી પણ સુતજીને તેઓ પોતાની સન્મુખ જ જોઈ રહ્યા છે. માત્ર તેમને જ નહીં, બલકે સૌને આ વાતની પ્રતીતિ થઈ રહી છે. આત્મા હવે જાયતે પુત્ર, શ્રુતિવચન પ્રમાણે જન્મેજેના રૂપમાં પણ તે જ સિંહાસન પર બેઠેલા છે. આ બધા કારણોથી વર્તમાનના રૂપમાં થયેલું તેમનું વર્ણન પણ કથા રસને પુષ્ટ જ કરે છે. પહેલા સ્કંદ અંતર્ગત કલી નિગ્રહ નામનો 17મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.